બાબા જાય આનંદ છે. એક બાજુ લૌકિક આનંદ એ મસ્તી કહેવાય અને અલૌકિક આનંદ એ આનંદ કહેવાય. લૌકિક આનંદ થાય છે લોકોને તે મસ્તી મસ્તી એટલે ઉતરી જાય પછી આ ઉતરે નહી સાડી જેવા તો ત્યાં પહેરે ને આવું પહેરવું પડશે તમે એવું પહેરી છે તમે કોઈ એવું પહેરી તમે તે આવું પહેરવું પડશે તમે એવું પહેરીએ તમારે કઈ ભરગ હોય ને જેમ તમે પહેરો એમ થઈએ તો અમને તો વાગી ત્યારે કરી પણ ભગવાન હું વાગી કરે ને મૂર્તિ ભરે સાત ભાગ ભગવાને જરૂર છે ના કેમ વાગી કરતા છે આપડા લોક કે છે બરોબર દેખાતું નથી મને એકાગ્ર થાય પેલું જોઈ જોઈ ને એકાગ્ર થવાનું એકાગ્ર થવા માટે એ બધું હસ્તાણગાર્યા છે એમને ગંડ કેમ રાખ્યો છે કે છે આવડા મોટા ગંઠની શી જરૂર હતી ભગવાન તો કઈ બહેરા છે કે ના બાર નો અવાજ ના સંભળાય એટલા માટે બાર નો અવાજ ને બ્રેકડાઉન કરી નાખે શું કરે પોતાને ગંઠ એકલો વાગ્યા કરે છે એમ પેલું ચીપ એમાં રહ્યા કરે પછી આમ સુગંધી ધરી ભગવાન ભગવાન ખોડે છે તક ના એ તેને પોતાની સુગંધી આવી લે એકા કરે રે કેવા બધા પાક આલુ જે જે કરો છે બધું પોતાના હાલ કરો. જય સચ્ચિદાનંદ દાદા ભગવાન સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન બાદર માં નતા બોલાયા તે દઈ લીયા બોસે જઈ લીયા $500 આપી દીધા $500 લઈને દાદા અમે મોટેથી ગાઈશું ગાઈશું અમે મોટો એવો વાજા વાળા કરતા અવાજ કાઢીશું આપણે એવું ના હોય, પેલે તીર જગ્યાએ એવું હોય બધે. આપડે ક્યાં દાદા બધાને બતાવવાનું? સમીર છે દાદા, સમીર. સમીર છે, સમીર જય સચિદાનંદ. અમારો તને આશીર્વાદ છે, તું બરોબર દાદા દાદા કર્યા કરજે હો, અને દાદા ની ભક્તિ કરજે, એટલે બહુ વિચારો સારા આવશે તને. જય સચિદાનંદ. પેલી ઘોડા ની પગલી કરો દાદા, તે $450 તે પણ કલાક પ્રમાણે. અને આ પોલીસ વાળો આપણને પરમિશન આપે તો જે પોલીસ વાળા ની સિક્યોરિટી રાખવી પડે એના કલાક ના 150 પૈસા આપવાના, કારણ કે એ લોકો ની આ બધું આપણું કરવાનું ને, એ રીતે ટ્રાફિક પેલો એને લીધે થઈને. જોકે ખર્ચો કેટલો બધો થાય દાદા, એટલે તમને ગમે નઈ. તમને બધાને એ ઈચ્છા થાય એ કરવું, મને તો કામ જ નહીં. આપડે ઓછી આ પબ્લિસિટી માટે છે, આ પબ્લિસિટી માટે ને લોકોને પબ્લિસિટી માટે ભાઈ. બીજા રિલેટિવ ના બધા મહાત્મા આવે ને, એમને પબ્લિસિટી કરાવી પડે. આપડે પબ્લિસિટી કરાવી નથી. આ કઈ, આ કઈ માર્કેટ મટીરિયલ હોય, બહાર બધો માર્કેટ મટીરિયલ હોય છે. કેવું વેચવાનો માલ બહાર, એટલે પબ્લિસિટી કરવાનો. આ માર્કેટ મટીરિયલ નો હોય. જય સચિદાન. એટલે આપડે અહીંયા બધી જરૂર નહી ને. શું બગી લાયા નહી, શું ઘોડો લાયા છે? ઘોડા પે બેસી જવાનું? દાદા એક કાર માટે વટે 6 દિવસ ટ્રાય કર્યો, કીર્તિભાઈ એ કર્યો, બધાએ ના મળી. તો કાલે બપોરે સુધી ટ્રાય કર્યો, પેલી રજાઓ હતી ને દાદા, તો ભટ દાદા ને કે છે આ દાદા આ શું દર વખતે કે છે બહુ તકલીફ કરે ને વસ્તુ પ્રાપ્ત કરાવો છો. તો કાલ આજે ન્યૂઝ આવી ગઈ કે ગાડી મળી ગઈ દાદા ને, મેસેજ તરત પહોંચી જાય છે. હા દાદા દીદી કર ભાઈ આવો તમે. પછી એ કે દાદા હું તમને લઈ લે કોણ પહેરે ને આપણને આનંદ થાય, ત્યારે કોણ અને આનંદ આપણને થાય. કોણ પહેરે રાતે આપડે ખબર પડે ખરી, જય સચિદાનંદ. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. ચાલ બેન તું ચાલ. ચાલ આવી જા. શું મમ્મી એ બીજું કશું કેવડાવ્યું છે કે? મમ્મી એ કશું કેવડાવ્યું છે બીજું? જય સચિદાનંદ. પપ્પા ને મમ્મી એ કીધા છે, ચિમન કાકા ને ઘરે થી બધા એ કીધા છે. કાકા આગળ આવી ગયા બધા. જય સચિદાનંદ. દાદા તમને યાદ કરે છે? દાદા યાદ કરે છે ને, હમણાં ગુરુ પૂર્ણિમા છે આજે. હા તે હમણાં અહિયાં છે. તમે તમારી જય સચિદાનંદ કહો એનો. ઊંઘી ગયા હશો ને એટલે આપો. હા દાદા. શશિકાંત, શશિકાંત, શશિકાંત, શશિકાંત, જય સચિદાનંદ. જય સચિદાનંદ. દાદા ભગવાન આશીર્વાદ છે તમને, દક્ષાને તમારા આશીર્વાદ આપ્યા છે દક્ષાને. જય સચિદાનંદ. હેલો, પછી ફોન કરજો મોડે. બપોરે કદાચ ટ્રાય કરજો, નહીં તો પછી કેમ છે બધા? હાવી હાવી જ ગર્લ્સ. હા બધાને દાદાને જય સચિદાન કહેજો. હા મુકુંદભાઈ ત્યાં છે. હા હમણાં નીકળીએ છીએ, થોડી વારમાં નીકળીએ છીએ. હા ચાલો. હા હમણાં વરઘોડો નીકળશે, જય સચિદાન. પૂરું ના લખે ચાલે ખરું? ડી નહી લખ્યો ચાલે ચાલે ચાલે. હા કોઈને પૂછજો ને, કોઈ પાછું પડે ખોટું દેખાય. કોઈને પૂછજો, નવીન ને પૂછજો કે ચાલે કે ના ચાલે. હેલો ચાલે. દાદા અહિયાં આંકડો લખ્યો છે ને એટલે વાંધો નહીં. વસંતભાઈ આપી દઉં? વસંતભાઈ આપો. વસંતભાઈ આપવાનું કાગળ હું રહ્યો જે મારી વિધિ કરવાની. રસ્તા બંધ થતા બધી ગાડીઓ અટકી હોય તો પણ બુદ્ધિ દેખાય એ નીકળે ને. બુદ્ધિ ભટકાવે ખરા, હેલ્પ નહીં કરે. અવ્યભિચારીની બુદ્ધિ અને પ્રજ્ઞા એક જ, અવ્યભિચારીની બુદ્ધિ અને પ્રજ્ઞા એ બંને એક, પ્રજ્ઞા પ્રજ્ઞા શક્તિ. આત્મા નો ભાગ કેમ નો જુદો પડે? આત્મા નો ભાગ કેમ નો જુદો પડે? તારા જ્ઞાન આપે ને એમાં છૂટો પડી જાય ત્યાં મોક્ષ માં લઈ જતા બુદ્ધિ એને પ્રજ્ઞા જુદી, આપડે પ્રજ્ઞા જુદી અને આ સીધે પ્રજ્ઞા કે છે તે જુદી. સીધે પ્રજ્ઞા એટલે બુદ્ધિ સ્થિર થઈ રહી ભાઈ, સ્થિર બુદ્ધિ જાણી પોતાના કાર્ય થી કોઈ કાર્ય ડગે નહી. એટલે આ પ્રજ્ઞા ચેતન ચેતન કરે એ તો સીધા પ્રજ્ઞા થી હું છું. એટલે આ પ્રજ્ઞા ચેતન ચેતન કરે અને જાગૃતિ માં રાખે એ સીધા પ્રજ્ઞા થી પણ ઊંચું લેવલ. એટલે મુક્ત જ પુરુષ કહેવાય. સંસારમાં રહેવા છતાં સંપૂર્ણ પ્રકાર નિરંતર જાગૃતિ હોય, એક ક્ષણ પણ જાગૃતિ દૂરે નહીં. તમામ પ્રકારના મોહ ને જાણે છે. હેમાબેન પૂછે છે દાદા કે તમારા પગ બધા કેમ દબાવે છે? મને દુખતા નથી, આ તો એમનો વેપાર છે. મને દુખે બજાર પર દુખ્યા નથી. કોઈ ધારે કોઈ એ લોકો દબાઈ કરે એને વેપાર કરતા મારે ના કેમ કહેવાય? વેપારી વાત કરો છો અને તમને દુઃખ નથી થતો ને? જ્ઞાની અમને દુઃખ કે છે હોય જ નહીં. અમારા એમને માલિક જ નહીં પછી મારી દુઃખ તો આ લોકો કમાઈ છે. જ્ઞાની પુરુષ ને હાથ લાગવો એ તો બ્રહ્માંડ નું રાજ મળ્યા બરોબર. કારણ કે દેહ માલકી વગર નો દેહ છે, એ વાણી વાણી માહિતી જ નથી, એ માલકી વગર ની વાણી છે. દાદા વેપાર છે નો તમે કહ્યું ને, વેપાર પોતે બધા વેપાર કરે છે, વેચે નો વેપાર કરે છે. વેપાર આનાથી આ ભાઈ એને બે રહ્યા છે અને આ પુણ્યાની બધી પૂન કરાઈ રહ્યા છે આવતા ભવન માટે. એક સાઈડ જેના ભાગે આવ્યું એ તે કરે, જયારે ભાગ ના આવ્યું તે ના કરે. બીજા ભાગે આવે કોઈ બીજા ભાગે આવે તો ભાગે આવે છે. જયારે ઈચ્છા છે તેના ભાગે આવે. હવે નહીં. છોડું દાદા. પુણ્ય પણ આપણે તો બંધાય, આપણે પુણ્ય ક્યાં બંધાય છે? દાદા આપણને પુણ્ય બંધાય ક્યાં? શુદ્ધાત્મા ને તો કઈ પુણ્ય ના હોય ને, આપણને પૂછે છે દાદા. હવે અમારે પુણ્ય બંધાય ક્યાં? શુદ્ધાત્મા ને તો પુણ્ય હોય નહીં. હવે બંધ ના પડે, બંધ ના પડે ને, હવે બંધ ના પડે ને, આપણને ચાર્જ ના થાય ને, કઈ બંધાય એજ નહીં. હવે તો અમારે તો અમે બધા શુદ્ધાત્મા એટલે અમને તો પુણ્ય હોય જ નહીં દાદા. તમારી આજ્ઞા પાડે છે ને, તે બદલ નો એક બે અવતાર નું બંધાય, એમાં કરતા પદ છે, ભાવ છે. શું છે? આજ્ઞા પાડો, એક બે અવતાર નું તે થાય થઈ જાય. એટલે દાદા તમારી આજ્ઞા પાડવામાં એમાં કરતા પદ છે? હા, એમાં કરતા. કે દાદા ની આજ્ઞા પાડવી છે એ, આજ્ઞા પાડવી છે એ ભાવ, એ કરતા પદ છે, એ એક્ઝેક્ટ ભાવ છે. શું છે? પણ એ કરતા પદ છે, રિચાર્જ નથી. શું કહ્યું? એટલે એ તો આવતા ભાવ ને માટે, એક બે અવતાર ને માટે છે. આ તો ખરી રીતે રિચાર્જ છે, પણ લોકો એમ કે એકદી ફળ મળશે, કારણ કે આ ભાવ માં જ એનું ફળ મળે. શું બને? ડિસ્ચાર્જ જે ખરી છે એનો ભાવ આ ભાવમાં ફળ મળે, અને ચાર્જ છે તેનો આવતા ભાવ મળે. આવતા ભાવમાં પેલો ફળ મળે, એ પાંચ આજ્ઞા પાડો. કોનો આ ભાવમાં મળે? પછી મને ગાળો દે તો આવતા ભાવ ફળ મળે, અને તમે ગાળો દો તો આ ભાવમાં મળે. ડિસ્ચાર્જ પણ તમે આ બહુ મળે, ફળ મળે. પછી ફળ આવે તારે એ ડિસ્ચાર્જ કહેવાય. ફળ આવે ચાર્જ કહેવાય. ચાર બધા બાંધુ અને પછી ફળ શું કરવા? ભાઈએ જો ખેડી હોય તો ભાઈ ને આવડી આવડી શકો ને, કોઈ ને છોડે નહી. કોઈ પણ સંશેદ ના છે કોઈ ઘણી વખત વાઈફ ને ત્યારે સંજેડી હોય નઈ તો રાતે આખી રાત ઊંઘી જાય તો એ સંજેડેલું બંધ ના થાય, મટી ના જાય. એ ઘર ચાલુ જ ભાઈ ગયા તારે એક ધણી પાસે ભાઈ એવું કર્યું, બેન મારી આ રીતે પકડી ગયા કરી ફસાઈ ગઈ. દાદા શું કરે કે આવા છે તે વાત છે? હા, એ આવા છે તે વાત તો છૂટી થઈ જાય, તો છૂટું થવું નથી. કદાચ વાત કરવો થવું નથી, કદાચ વાત કરવો. તમારી હાજરી માં એમ કે નથી કરવો તો છૂટી જાય. તમારી હાજરી માં એ બાઈક કે મારે નથી કરવું તો છૂટી જાય. તમારી હાજરી માં એ બાઈક કે મારે આ કકડાટ કરવો નથી તો છૂટી જાય. નથી જેટલો ના કરે એટલો છૂટી જાય. બીજી બધું કઈ જાય અપવાદ કર્યો હતો એટલું એટલું છે. બીજા ખુબ વધારે ખાઈને પછી ચિંતાડે. પણ વાત સમજે તો ઉકેલ આવે. ભાઈ કાયમ જોડે એવું કકડાટ કર્યા શું હશે એ આપણે કહી ગયા. લેટ ગો કહી લો. એમ ચા હારી તમે કે લો ચા પીઓ. ચા પીવાય ના હતા ભાઈ બહાર જે બેઠા હોય ને ત્યાં ભાઈ પાછી સમજે કે આ ટોકરો ચડાયો છે આવશે નહીં. એટલે બાબા ને શું કે ના બાબા પપ્પાજી ને કે ચા પીવા ચાલો મમ્મી બોલાવે છે. બાબો તો હજી કે પપ્પાજી મમ્મી ચા પીવા બોલાવે છે. પપ્પાજી કયું ગાગવાડો થઈ જાય પછી ભાઈએ ગમે ગમ્પર કર્યું. પપ્પાજી ભાઈ સમજે કે આ બોલશે નહીં એટલે ગાડો. પપ્પાજી શબ્દ કહ્યું એટલે ગાડો. કારણ પપ્પો થવાનું બહુ ગમે છે. પપ્પો થવાનું એને ગમે છે બહુ. અને પેલી ચાલ્યો હાલે બાબા ને ક્યાં ગઈ પપ્પાજી તમારી મારી બોલા મારી. પપ્પા ના આવડે બનાવું હોય ના આવડે. અમને બધું આવે પપ્પા શું કરે. પપ્પા શું કરે જયારે વાઈફ ઠંડ વાઈફ જરા ગરમ થયો હતો. પપ્પા શું કરે વાઈફ ને મનાવે. પપ્પા વાઈફ ને કેવી રીતે મનાવે. એનો નિવેડો લાગો છે બુદ્ધિપૂર્વક. બુદ્ધિપૂર્વક આવે પણ બુદ્ધિ છે નહી. અને મનમાં માની બધે હું બુદ્ધિ નો કોથળો છું. બુદ્ધિ તો કોણ નામ કેવાય કે ઘરમાં કોઈ દાડે બે જયારે ભાંકે નાખે. અને ભોંકે પછી હોય તો આમ ફેર ફરી ઉકેલ લઈ નાખે. અથડામણ થાય કે હું બુદ્ધિ વાળો છું. અથડામણ થાય બુદ્ધિ વાળ કે બુદ્ધિ થી અથડામણ તૂટી જાય. જ્ઞાન કઈ જ્ઞાન ની કઈ જરૂર નથી. બુદ્ધિ થી બધું થઈ જાય. અમે બુદ્ધિ થી ચાલતા હતા. હવે આજ્ઞા પાડું તો બધું નિરંતર સમાજ રહેશે. સારો સંસાર સારો રહેશે. અને એક બે અવતાર માં મુક્તિ થઈ જશે. આ સંસારમાં ભટેક ભટેક અનંતર થઈ ભટેક ભટેક કર્યા. અને આ મનુષ્ય પ્રકોપ ભરો આવે છે તે માર્ગ કસરાત કરી અને પછી આઠ ભગ નો અવતાર થાય. બીજો અવતાર ચાર ભગ માં. એટલે બધા એ ખબર પડતી નથી કોણ ગયું કોણ નહીં ચાર ભગ માં. એટલે દુકાન ચાલે પોલું પોલ નથી. કેટલા બધા ગઢેડા વિચારતા મળે છે હિન્દુસ્તાન માં. એ બધા આપડા આપડા ને બીજું બાજી ગયા. એટલે હાલ તો હિન્દુસ્તાન ગઢેડા નતો. રશિયન બુલડોઝર કે છે ને એને બુલડોઝર કે છે. રશિયન બુલડોઝર રશિયન બુલડોઝર નામ પડ્યું કે જયારે નામ પડે. જે કઈ પૂછવું હોય પૂછજો. બધું જે કઈ પૂછવું હોય પૂછાય. ઉપાદાન એટલે શું? ઉપાદાન અપાદાન ને ઉપે. દાદા પુષ્પાબેન પૂછે છે ઉપાદાન અપાદાન અને ઉપે એ શું? ઉપાદાન જ્યાં સુધી આત્મા શુદ્ધ ન થાય સંપૂર્ણ શુદ્ધ ના થાય ત્યાં સુધી જ્ઞાન તો ખરું જ ને. જ્ઞાન નહીં હોય એટલે જેટલું સાચું જ્ઞાન એ જે ઉભું થયેલું છે તે ઉપાદાન. સાચું જ્ઞાન જે ઉભું થયું છે ઉપાદાન દરેક ને ભાઈ અવહરા કચા પ્રમાણે. કારણ કે એ તો એ ઉપાદાન વધતું વધતું વધતું વધતું ફેર જાય ત્યારે જ એ આત્મા થાય, આત્મા થઈ જાય. રસ્તો દેખાય પછી કામ કરો ઊંચાયો હોય તે સૂજ પડે, જેટલી સૂજ પડે એટલું ઉપાદાન એનું ઊંચું, જેટલી ભૂજ પડે એટલી ઉપાદાન. અહંકાર જુદો રહેવાનો, ઉપાદાન જુદો રહેવાનો, આત્મા એ જુદો રહેવાનો. દરેક ને હોય, દરેક ને હોય. દરેક અરે તે ફરતી રીતે આપે હું જ દરેક માણસ ને હોય, દરેક માણસ ને હું જ હોય. નાનું છોકરું મોટું મને થાય ને ત્યાં ભૂજ પડતી જાય ને. છોકરીઓ છોકરી 18 વર્ષની હોય, 18 અને 20 અને 22 બે પરણ્યા હોય તેમાં છોકરીને ભૂજ બહુ હોય. ચલો ભાઈ 28 વર્ષનો થાય એટલી ભૂજ અને અત્યારે હોય. એટલે ચલો આડું કરતો એમ નહીં આમ કરો તમે પોતાનો બાબો હોય એ રીતે રાખે. ભૂજ ઓછી પડે જોગર જેવા છે, જોગર જોગર ઓછી પડે ને. આ છે વ્યવહાર માં વટાઈ ગયો હોય નકપણ માંથી ભૂજ બહુ પડે. પેલો 28 વર્ષનો થાય તારે એના જે ભૂજ અને અત્યારે હોય. તમને કઈ અનુભવ થયેલો એ વાત નો? ઘેર ઘેર ઘેર માટી ના ચૂલા ભૂના ચૂલો હોય નઈ, મારે તારે માટી નો ચૂલો હતો. ગુરુ પૂર્ણિમાની વાતો હોય ને, શીખવાનું મળ્યું અપાદાન હતું, અધૂરું રહ્યું છે તો અપાદાન. એટલે આ આબા બધી કેરી એની મેરે પડે ને એ કોને પાડી? હવા નથી, કશું નથી, હવા નથી, કશું છે નહી, બાબાની મમતા ગઈ નથી, કેરી ની મમતા ગઈ નથી, બધા મમતા વાળા છે છતાં એ કે છૂટો છે પડ્યા. વ્યવસ્થિત દાદા, વ્યવસ્થિત વ્યવસ્થિત તો બરોબર છે, પણ એ છૂટા કયા હતા? દેવ મમતા વાળો કોને મમતા કરી હતી? આપડે કેરી તોડવા જઈએ ને તો આમાં તોડીએ તો ના તૂટે, અને ખુબ પવન આવે હોય તો કેરી ઉછાળા મારે જુદી ના થાય. અને એ જ કેરી વગર પવન આપડે તપાસ કરીએ, કઈ પવન નથી, કશું નથી, કોઈ કાળ નથી, અવાજ નથી, પાકી થઈ ગઈ, એનો ટાઈમ આવ્યો એટલે પડી. એનું નામ અપાદાર. અપાદાર એટલે છૂટું પડી જવું. એટલે તમને હું અમે જ્ઞાન આપ્યું ને તો પેલો અહંકાર મમતા છૂટા પડી ગયા. અપાદાન શુદ્ધાત્મા નું ઉપાદ. મેં કઈ કર્યું નથી, તમે નહીં કર્યું જાતે. અપાદાન તો પછી જ્ઞાન દર્શન એ ઉપાદાન કહેવાય? જ્ઞાન દર્શન એ ઉપાદાન કહેવાય? ના, જ્ઞાન દર્શન ઉપાદાન કહેવાય, પણ એવું બોલીએ તો ખોટું દેખાય. ઉપાદાન એટલે એનો પહેલો જ્ઞાન નો ભંડોળ, ભંડોળ એટલે અનુભવ નો ભંડોળ. શું કહ્યું? જ્ઞાન દર્શન એ અનુભવ ના કહેવાય, જ્ઞાન દર્શન એનું ફળ આવે તે અનુભવ. ઉપેય એટલે શું દાદા? ઉપેય, ઉપેય એટલે જેનો ઉપાય ના હોય કોઈ તે ઉપેય કહેવાય. ઉપાય કરવાનો રહે નહી, પછી ઉપાય કરવાનો રહે જ નહીં, એટલે ઉપે પછી ઉપાય કરવાનો રહે નહી. ગુરુ બોલવાય એટલે અહંકાર્ય નું ધર્મ, એક ધર્મ થી ભેગા થવું. ગુરુ અહંકારી હોય અને પેલા અહંકારી હોય, ગુરુ ઓછા અહંકારી એમના કરતો હોય. શું કહે? અને પછી અહંકાર કરીને પૂજા ધમાલ ધમાલ ધમાલ ધમાલ અને મસ્તી માં રાખો દાડો, પછી રાતે તાકે પછી મસ્તી ઉતરી જાય અહંકાર. અને આ છે કેવું, નિરંતર પરમાનંદ અંદર આનંદ જ રહે, મસ્તી પછી ના ચડે. એટલે આ ગુરુ પડે હોય ને, આ તો આપડે અહીંયા ઘરે સવાર બંધ કરીએ તો શું છે? અમને કઈ આમાં એ ના હોય, પણ અમારે અમને એમ કે આવીએ બધે ભેગા થતા હોય. સમજો ને, નહીં તો ત્યાં તે ડોલર ખર્ચે રહી લોકો. નામ ગુરુ પડી બેઠા ડોક્ટર એ દોડ્યા, દોડે કે ધંધો દોડે કે ધંધો હોય ને બધું હોય. ડોલર એ ખર્ચતા છે, આવા રહેતા છે ને. એવું હોય તો રોજ ઉજવીએ, રોજ ઉજવીએ, રોજ ઉજવે. ભલે તમારે ડોક્ટર ડાક્ટર આવે કઈ જશે કે સારા સારું આજે એ પણ રહે નઈ. બઉ સારું કરીએ જો આ ગુરુ પૂર્ણિમા થી આવ્યા નહીં તો તમે ચીતા આવો. નહી તો દાદાજી બોલાવો છે કોને, નહીં તો આવીશું કાલે આવીશું કે બહાર તો જઈ તો ને. ગુરુપૂર્ણા કેમ હોય? ગુરુપૂર્ણા એટલે ગુરુ એટલે તમને આગળનું ભૂજ પાડનાર. જેને વધારે ભૂજ હોય, જેનું ઉપાદાન મોટું હોય, એ જતા બીજાને ભૂજ પાડે ઉપાદાન ઓછા વાળા કે આ પ્રમાણ છે, આ પ્રમાણે. એટલે એ ગાઈડ કેવા કહેવાય? ઇંગ્રેજીમાં એને કેવું ગાઈડ કહેવાય. બાકી ગુરુ તો પહેલા હતા આપણે, તો પહેલા ગુરુ કેવા હોય, ભલે અહંકારી હોય તેનો દરી, પણ ગુરુ કિલ્લી હોવી જોઈએ. ગુરુ કિલ્લી એટલે આપણે એમને એમની આજ્ઞા પાડીએ, એનું બધું શબ્દ પાડીએ તો અહંકાર ના ચડે એવા હોવા જોઈએ. અને ભય અહંકારી અને અહંકાર ના ચડે એવા હોય. અત્યારે બધા અહંકાર એ નહીં, બધે પાળો ખસી ગયેલો હોય નહીં. તમારી વાત બરોબર નથી, તમે ફ્રી રીતે નહીં આના એમ કહી પારો ભાઈ. જોયેલું દાદા બીજો પ્રશ્ન છે. આ પ્રશ્ન ખોલાશે થયો કે ના થયો? બીજો પ્રશ્ન છે, જૈન ધર્મ પદ્માવતી દેવી નું ઘણું મહત્વ સમજાયું છે, તે કઈ રીતનું છે? પદ્માવતી દેવી પાર્શ્વનાથ ભગવાન ની સાચર દેવી છે. પદ્માવતી દેવી એટલે અને સંયક્ત ધારી છે, મોક્ષમાં જાય એ તું જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે એ દેવી ની બહુ પૂજા કરે લોકો, એને ફાયદો થાય છે. કારણ કે બધા સાધુ દેવો છે ને એ કઈ કઈ હેલ્પ કરે. સાધુ દેવ એટલે પાર્શ્વનાથ ને માને તેને ફળ આપે. મારી ના સાધુ દેવ મારી એ ફળ આપે, સાધુ દેવો ફળ આપે. પછી બીજું કઈ પૂછવું ત્યારે ચાલો. દલુભાઈ કહે છે, તમે જે દૂધ ની વાત કરી એ ધૈર્યકર ના ચશ્મા છે. પેલું દ્રવ્યકર તમે કોને કહો છો એ કહો મને, એ મને કહો ને તો હું કહું ભાઈ આબુ આ વાત. એ કાઢા એક દાખલા પર મને, આપણે જે દ્રષ્ટિથી જગત ને જોઈએ નાન પેલા જે દ્રષ્ટિ થી દુનિયા ને જોઈએ એ દ્રવ્ય કર્મ, એ દ્રષ્ટિ એ દ્રવ્ય કર્મ ના ચશ્મા. દ્રવ્ય કર્મ ના આધારે દ્રષ્ટિ છે, દ્રવ્ય કર્મ ના આધારે એ દ્રષ્ટિ છે. શું છે એ? દ્રવ્યકર્મ ના કહેવાય. દ્રવ્યકર્મ ના આધારે દ્રષ્ટિ છે અને એ દ્રષ્ટિ થી આપણે આધાર રાખીએ. આધાર નો દ્રવ્યકર્મ કરો એ દ્રવ્યકર્મ ના કહેવાય. આ ચશ્મા તમે કહો છો ને એ દ્રવ્યકર્મ ની દ્રષ્ટિ જ કહેવાય, એ બરોબર છે ના? પણ શું જે વસ્તુ જુદી થાય, અનુભવ નો એને પારા સુધી, એના અનંત અવતાર નો જે અનુભવ થયો થયો છે એની પારા સુધી. કોઈ સૂર્ય દર પડતી કોઈ વધી પડે એવું જવા ને વધારે પડતી એને પૂછવા જાય કે શું મારે કરવું. સુધી શું વસ્તુ વસ્તુ જાય, કારણ કે કોમન સેન્સ વસ્તી જાય. શું વસ્તુ જાય? કોમન સેન્સ. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કોમન સેન્સ? કોમન સેન્સ એટલે એવરી વેર એપ્લિકેબલ, દરેક તારો ઉગાડે. અરે લો કઈ કટાઈ લો ગમે એવો તારો હજાર ઉગાડે એ કોમન સેન્સ કહેવાય. અને જે સેન્સ થી તારો ઉઘેલો હશે વહી જાય એ સેન્સ ને કઈ જતી કે અત્યારે એવી બુદ્ધિ છે લોકો. હું તો ઉઘરેલું તારું વહે જાય. રામભાઈ કે છે નોનસેન્સ. ના નોનસેન્સ ના કહેવાય, સેન્સ તો છે પણ અવરી સેન્સ. નોનસેન્સ એટલે બહુ દૂર. એ બોલ બોલ સમજાયું? એ વ્યભિચારીની બુદ્ધિ કહેવાય દાદા? પુષ્પાબેન પૂછે છે એ વ્યભિચારીની બુદ્ધિ કહેવાય? જોડે